Swami Narayana, Swami Narayana. Jai Swaminarayan. The Shikshapatri is a core scripture of our Sampradaya. The rules in the Shikshapatri provide us with divine guidance on how to live a moral and peaceful life. By following the rules written in the Shikshapatri, we can obtain a happy life and a happy afterlife. But more importantly, the Shikshapatri is a Vani of Sriji Maharaj, as well as another form of Bhagwan Swaminarayan. On Tuesday, February 16th, is Vasant Panchami, the 195th Shikshapatri Jayanti. As such, let's listen to some beautiful compositions in remembrance of Vasant Panchami, composed by our Santo in today's Satsang Sabha. Jai Swaminarayan. जेने सुंदर श्रेष्ठ धाम रचिया आचार जो सापिया शिक्षा वचन लोपी जाने सुखले शोरे वचन लोपी जाने सुखले शोरे ते तो केशु के वाने जोरे शोरे वचन लोपी जाने सुखले शोरे वचन लोपी जाने सुखले शोरे Thank you. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલો સખી સહુ વસંત વધાવા, ધર્મ વંશીને દ્વાર રે. ચાલો સખી સહુ વસંત વધાવા, ધર્મ વંશીને ધાર રે. ચાલો સખી સહુ વસંત વધાવા, ધર્મ વંશીને ધાર રે. આજયનોપમ દિવસ સખીની વસંત પંચમી આજયનોપમ દિવસ સખીની વસંત પંચમી આ સંગ ખેલ

संग खेले प्रेम मगन होए प्रभु संग खेले बहुविध रंग बनाए आज अनुपम आज अनुपम दिवस सती वसंत पंचमी आए वसंत पंचमी आए बोलो स्वामी नारायण भगवान की जय સતસંગી તો તેને કહીએ જે શિક્ષા પત્રી પાડે રે સતસંગી તો તેને કહીએ જે શિક્ષા મોકે માધુ જા સને ચોરી અવેરી વ્યસન સર Swami Narayan. સજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત ગરડા મધ્યનું 63મું વચનામૃત છે, 63. જે વચનામૃતનો મોટા સંતોએ નામ આપ્યું છે બળ પાયમાનું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ આ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે કે જીવને બળ કેમ પામે, તો કે ક્યાંનું બળ? શરીરનું, વિચારનું. વિચારનું બળ ક્યારે આવે, એમ શું ઉપાય કરે તો વિચારનું બળ આવે? તો એનો ઉત્તર મહારાજે કર્યો છે. પહેલા અહીંયા વચનામૃત રીડ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881 ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા, ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને અને દ્રશ્યને જુદા જુદા રાખે છે, એમાં જીવનું જાણપણું કયું જાણવું, ને ઇન્દ્રિયો અંતકરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમને તો એમ જણાય છે, જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતકરણની વૃત્તિઓ તે જ જીવની જ વૃત્તિ છે, અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે, અને તે અંતકરણમાં અને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે, ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ ન આવે નહીં, અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા, તે આત્મા પણે રહેવું, પણ ઇન્દ્રિયો અંતકરણ ભેળું ભળવું નહીં. એવી રીતે સત્તારૂપે રહેતા થકા એનો જીવ બળને પામે છે, અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિયુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે જ્યારે અમે 69 સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ અને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી અને ગરુડની અસવારી પણ અમે કરી. એમ અમારા દીઠામાં આવ્યું પણ તે સમાધિમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન અને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી જે રખે સત્તા રૂપે રહીએ અને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણને વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી. કે પડે નથી પડતી. તેમ ભગવાનના ભક્ત સંગાતે વર્તવું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે તે તો અમને દીઠો ગમતો નથી. તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. જો અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 63મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું રાવજી ભાઈ કહે છે? બરોબર. ભગવાનને દીઠો ગમતો નથી, એના ઉપરથી રીસ પણ ક્યારે ઉતરતી નથી. જ્યાં સુધી આપણામાં અહમ પડ્યો છે ત્યાં સુધી ભગવાનને ભગવાનના ભક્તનો ભગવાનના સાધુનો અભાવ આવ્યા કરે છે. પછી અહમ એવું કામ કરે છે એ ભગવાનથી છેટા લઈ જાય છે. ભગવાનના ભક્તની સાથે ભગવાનથી મોટા પુરુષથી હેત તોડાવે છે. આ વચનામૃત છે બળ પામવાનું. બળ કેમ મળે? આમ જીવ બળ કેમ પામે? તો કે કયું બળ? તો કે વિચારનું બળ. વિચારનું બળ ક્યારે પામે એનો ઉપાય મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે. તો એમને પ્રશ્ન પૂછ્યો છે, તો મહારાજે પહેલા સત્તારૂપે જીવ રીએ તો બળને પામે, પણ હવે સત્તારૂપે તો આપણે કેટલા રહેતા છું, કઠણ છે ને. આગળ ત્રણ પ્રશ્ન આવ્યા કે આત્મનિષ્ઠા, પતિવત્તા પ્રણું અને દાસપણું. મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એ તો અતિ કઠણ છે, કોઈકને સમજાય અને કોઈકતાથી આ પડે એમ, પણ સરળ ઉપાય, સહેલો ઉપાય બતાવો. સહેલો ઉપાય કેવો બતાવ્યો? કે આમાંથી કોઈક એક અંગવાળા હોય એની સાથે જોડાઈ જાઓ. આત્મનિષ્ઠાવાળા હોય, પતિવ્રતા પણાવાળા હોય કે દાસભાવવાળા હોય એની સાથે જોડાઈ જાઓ. એટલે આ વચનામૃતની એક પછી એક વચનામૃતની લિંક એક બે કજુ એક બીજી મળતી આવે છે. આગળ પણ વાત આવી હતી કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ મોટું ભાગ્ય સમજવું એમ, કે આપણને ભગવાનની ભગવાનના ભક્તની સેવા મળી એમ બહુ મોટું ફળ મળે એમ. અને જીવ બળને પામે, તો કે બળને પામે એટલે હું આ શરીર છું, હું આત્મા છું, હું શરીર નથી, યોગ્ય અયોગ્યનો વિચાર, ઇન્દ્રિયો અંતઃકરણથી ની ક્રિયાને પણ ઓળખે કે આ મને ગાઢ થયો એ ઠીક નહીં, અને તરત પાછો વળી જાય. આ વિચારનું બળ પામ્યા કહેવાય. પહેલાં તો મહારાજે એવું કીધું, જેનો જીવ બળ અતિશય બળને પામ્યો હોય એને તો ભૂંડું સ્વપ્ન ના આવે. સપનું આવવું તો આપણા હાથમાં છે, કારણ કે જો જીવ એવી ક્રિયા કરે દિવસ દરમિયાન તો એના પાસ એવા લાગે, જેવી ક્રિયા કરે વિષય માણસોની સાથેના બેઠક ઉઠક હોય, એની સાથેના વ્યવહારો હોય, એની સાથે બધું ક્રિયાકલાપ હોય તો જીવને એવા સપના આવે. ભગવાનની સાથે પૂજા કરતા હોય, સત્સંગ કરતા હોય, સંતોની સાથે હેતપ્રીત કરતા હોય, ભગવાનના ભક્તોની સાથે સત્સંગ ગોષ્ઠી કરતા હોય તો એને એ સ્વપ્ન આવે. જેવો સહવાસ રાખે એવું એનું અંતકરણ થાય. ભગવાનનો ભક્ત હોય પણ બેઠક જો કુસંગમાં કરી દે તો ધીમે ધીમે કરતા કરતા સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા કે ગોપાળાનંદ સ્વામી જેવા હોય એ પણ ઉતરતા જેવા રીએ કે ન રીએ એમ, એ તો કેવા સમર્થ. અને છતાંય પણ આ કુસંગનો પ્રભાવ એવો છે કે ઉતરતામાં જેવા ઉતરતા કરી દે એમ. અને એટલા માટે મહારાજે અહીંયા આત્મસત્તા રૂપે રહેવું, 69 એટલે 1869ની સાલમાં મહારાજ માંદા પડ્યા થયા હતા. તો મહારાજ કહે આત્મસત્તા રૂપે રહેવું, એમાં અમે તો બહુ ખૂબ દીઠું એમ, નંદીશ્વરની અસવારી કરી, ગરુડની અસવારી કરી, પણ એમાં ક્યાંય અમને સારું ન લાગ્યું એમ. તો કે શું સારું લાગ્યું? તો કે આત્મસત્તા રૂપે રહેવા કરતાં પણ ભગવાન અને ભગવાનના ભક્તની ભગવાનના સત્પુરુષની બની આવે એટલી, હો આટલી જ કરવી એમ નહીં, બની આવે એટલી એમ. પછી જે પોતાનું અંગ હોય એમ, જે પોતાની પોતાનું શરીર જે ભગવાને આપ્યું છે, સામર્થ્ય સંપત્તિ કે પોતાના ઇન્દ્રિયો અંતકરણ, એનાથી પણ સેવા થાય ને, એનાથી પણ સેવા થાય અને કેટલું મોટું કામ થાય એમ. ઉપલેટામાં અર્જણભાઈ અને ખીમોભાઈ હતા, તો બે એવા ભક્ત અને સંપીને બે સાથે કીર્તન ગાય. મહાપુરદાસ સ્વામી પધારેલા, તો મહાપુરદાસ સ્વામી તો આપણે જાણીએ છીએ એમ કે ગોપાળાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી બે સદગુરુઓનો રાજીભાવના કૃપાપાત્ર એમ, અતિ સમર્થ. તો એક બંસરી વગાડે અને એક કીર્તન બોલે પરસ ઢાળના, કીર્તનો બોલ્યા. એટલે અર્જણ તમે બે જણા કીર્તન બોલો ને, તું ને ખીમજી, હા સ્વામી ગુરુ બોલીએ. પરસ ઢાળના એવા કીર્તનો બોલ્યા, કેવળ ગુરુને રાજી કરવા, સ્વામીને રાજી કરવા માટે, કે ગુરુ કીધું છે ને તો ગુરુ રાજી થાય. કીર્તનો બોલ્યા, મહાપુરુદા સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, બેને નજીક બોલાવ્યા કે તમે બહુ સારા કીર્તનો બોલ્યા હો, એ અમે તમારા ઉપર બહુ રાજી થયા, અને અમે તમને કોલ દઈએ છીએ કે અક્ષરધામમાંથી હું મહારાજને લઈ અને તમને બેયને તેડવા આવીશ. જુઓ તો ખરા, સાધના કઈ, મોટા પુરુષે કીધું એટલું કર્યું, અને એમાં કે ઊંધા માથે તપ નહોતું કર્યું, પણ એ ચાલું. પણ ભગવાન કે ભગવાનના ભક્ત કે મોટા પુરુષ કે એ કરવું કઠણ પડે, સહેલું લાગે તો જીવનું બહુ મોટું કામ થઈ જાય. એટલે મહારાજ કે બળ પામવાનો ઉપાય એ છે, ભગવાન કે ભગવાનના ભક્ત એને સેવાએ કરીને રાજી કરે, પ્રીતિ રાખે, ભગવાનમાં પ્રીતિ હોય અને અતિશય સેવામાં શ્રદ્ધા હોય. ભગવાનની સેવામાં, ભગવાનના ભક્તોની સેવામાં અતિશય શ્રદ્ધા વર્તતી હોય અને નવધા ભક્તિ યુક્ત હોય તો મહારાજ કે એનો જીવ છે એ અતિશય બળને પામે છે. એટલે ભગવાનના ભક્તની સેવા કરવાથી જે મહારાજ કે બળ પામે છે, એવો બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી. અતિશય મોટો, મહારાજ એવું લખ્યું, અતિશય મોટો ઉપાય કયો બળ પામવાનો? ભગવાન અને ભગવાનના ભક્તની શ્રદ્ધાએ કરીને અતિશય સેવા કરે તો જીવ બળ પામે. એટલે મહારાજ કે અંતકાળની પીડા તો આધિ વ્યાધિ ઉપાધિ બહુ છે એમ. દેવાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે રોમ કૂટી વિસી તણી વેદના. માણસનું મૃત્યુ થાય ને, મૃત્યુ થવાનો સમય થાય ને, ત્યારે એક રૂવાડે કોટી વિસીની વેદના થાય છે. જ્યારે ભગવાનના ભક્ત હોય તો આપણે ઘણા પ્રસંગો એવા સાંભળ્યા છે કે પોતે ભગવાનની સેવા કરી હોય, મોટા પુરુષને સેવા કરીને રાજી કર્યા હોય, આ લોકનું સુખ પંચ વિષય એ બધું એના લુખું થઈ ગયું હોય, એમાંથી મુકાઈ ગયો હોય અને તૈયાર બેઠો હોય એમ, અને એમ કહેતા હોય કે મહારાજને આવે તો કોણ આવશે, એ જ આવે ને, એના માટે જીવ્યા છીએ એમ. કેટલી એને સુરવીરતા, ખબરદારી કેટલી એમ, કે સમજણા થયા ત્યારથી એના માટે જીવ્યા છીએ એમ. ગુરુએ કે બાપુજી માત પિતાએ કીધું કે જો આપણા બેટા આ ભગવાન છે, હો આપણે આ ભગવાનને રાખીએ, એમની સેવા કરીએ, એમનું ભજન કરીએ ને તો ભગવાન રાજી થાય. તો આવી ખુમારી આવે ક્યારે? ભગવાનના ભક્તની સેવા, ભગવાનની સેવા કરે ત્યારે જીવમાં એને બે ભાગ થાય છે. દ્રષ્ટા એટલે જીવ, પોતાનો આત્મા, જીવાત્મા, અને દ્રશ્ય એટલે જગત, પદાર્થ, વસ્તુ, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધું દ્રષ્ટા છે. ઓલો જોનારો અને ઓલો બધા પદાર્થ, માત્ર જગત, જગતમાં બધું આવી જાય ને, આ બધાનો એને ભાગ થાય છે એમ. જ્યારે ભગવાનને ભગવાનના ભક્તની બળ સેવા મળે છે, મહારાજ કે એમાં તો ક્યારે મનુષ્ય ભાવ લાવવો જ નહીં. લ્યો, આપણને તો વાતે વાતે મનુષ્ય ભાવ આવી જાય, ઓલું ભૂલાઈ જાય કે ભગવાનના ભગત છે એમ. કાયાભાઈ જેવા, કાયાભાઈ એક વખતના ખૂંખા લૂંટારા હતા, અને છતાંય મહારાજનો આ સંબંધવાળાનો મહિમા કેટલા સમજાય છે. આપણે પ્રસંગ તો ઘણી વખત સાંભળ્યો છે. કમઢિયાના કાયાભાઈ હતા, એ મહારાજના દર્શન આવ્યા ગઢપુરમાં. દર્શન કરતા આમ પાછા પગે હાલતા હાલતા કૂતરાના ઉપર સૂતું તું કૂતરું નિરાયતે દાદાના દરબારમાં એના પર પગ પડી ગયો અને બાંકારો બોલી ગયો. ત્યાં તો મંડા દંડવત કરવા. કોને? કૂતરાને. હો, એ આપણે કોઈ ભક્તને જ્યારે ભટકાઈ ગયા હોય કે કાંઈક ઓલું થઈ ગયું હોય તો એની માફી માગવી કે એને પગે લાગવામાં આપણને શું થાય? સંકોચ થાય, શરમ લાગે. પણ ભગવાન અને ભગવાનના ભક્તનો બહુ મોટો મહિમા છે, બહુ મોટો મહિમા છે. મહારાજ કે અંત સમો હોય અને ભગવાન કે ભગવાનના સંતનું, ભગવાનના ભક્તનું દર્શન થાય છે ત્યારે એ આધિ વ્યાધિ ઉપાધિ પીડામાંથી શાંત થઈ જાય છે. આવો તો ભગવાનના દર્શનનો મહિમા છે, દર્શનનો, સેવાનો. સેવાનો તો એનાથી પણ મોટો મહિમા છે કે કાળ કર્મ અને માયાથી પણ જીવ મુકાઈ જાય, કાળ કર્મ અને માયાથી મુકાઈ જાય, એટલો મોટો સેવાનો મહિમા છે એની, ભગવાનના ભક્તની સેવાના પ્રતાપથી. સેવા બે વસ્તુ છે. ઇન્ટેન્શન કેવું છે? સેવા કરીએ છીએ પણ આપણું અહમનું પોષણ થાય છે, આપણને માન મળે છે અને કરીએ છીએ. કયા ઇન્ટેન્શનથી કરીએ છીએ આપણે? જો ઇન્ટેન્શન રિયલ સાચું હોય તો એની વાસનાને નાશ કરનારું છે, સ્વભાવને નાશ કરનારું છે સેવા. અને એ જ સેવા છે એ સ્વભાવને વધારનારી છે. કયા ઈરાદાથી આપણે કરીએ છીએ? તપ કરતા હોય, સેવા કરતા હોય, જે કંઈ વસ્તુ આપણે સાધનો કરતા હોય, નવદા ભક્તિ કરતા હોય, પણ એમાંથી આ લોકના માન મેળવવા માટે, મોટાઈ માટે, સત્તા માટે એમાંથી આપણને રસ પડતો હોય તો એ જીવ બળને ન પામે. એનાથી એના સ્વભાવ ટળે નહીં, ઉલટા સ્વભાવ એના વધે, કારણ કે ઇન્ટેન્શન જુદું છે. અને કેવળ ભગવાનને રાજી કરવા માટે હું આ સંતની ભક્તોની સેવા કરું તો ભગવાન રાજી થાય, આવા ઈરાદાથી સેવા કરે તો એનો જીવ કેવી રીતે બળ પામે? તત્કાળ, તત્કાળ અતિશય બળને પામે. એમ તત્કાળ એને ત્યાગ ભાગ થઈ જાય અને બંધાયેલો રહે નહીં. ભાડેરમાં પ્રતાપસિંહ રાજનનું ભાડેર કહેવાય, જૂનાગઢ પાસે. તો પ્રતાપસિંહ રાજનના ચોથી પાંચમી પેઢીએ અનુભા દરબાર હતા. વર્ષોથી મંદિરની, નાનપણથી પોતે સમજણા થયા ત્યારથી ઠાકોરજીની સેવા પૂજા, સંતો આવતા હોય તો સંતોને માટે કાંઈક લાવવું, હા તે મૂકવું, સેવા કરવી, ફળિયા વાળવું, વાળવું ચોળવું, બધું જે કોઈ સેવા દેખાય એ દોડી દોડીને કરે. અને સેવા કરતા હોય એટલે સેજે ભગવાનની, મોટા સંતોની, ગુરુની નજર પડે. એટલે આશીર્વાદ છે ને, એ આશીર્વાદ દો, આશીર્વાદ દો, એ માગવાની વસ્તુ નથી પણ લસરી પડે. મોટા સંતોની નજર પડે ને ત્યારે જીવ જીવ નિષ્કામી થઈ જાય કે આ બાપડો વૈરાગ્ય રહિત છે. મહારાજ વચનામૃતમાં પણ લીખું છે કે ગરીબને ગરજુ થઈને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે છે અને ભગવાનને મોટા પુરુષ દેખે છે અને તો એનો અંતરમાં અતિશય એનો રાજીપો થાય છે એના ઉપર. અને રાજીપો એવો થાય છે કે એના અંતરના કામ, ક્રોધ, દોષો છે ને એને ટાળી દે છે. લ્યો આ બળ પાયમાં. તો એ દરબાર કંઈક માંદા પડ્યા, એમાં મહાપુરદા સ્વામી પધાર્યા. મહાપુરદાસજી સ્વામી પધાર્યા એટલે સ્વામીએ તરત યાદ કર્યું, આ અનુભવ ક્યાં ગયા? તો કે સ્વામી માંદા છે. હે, કેટલા દિવસથી? તો 5-6 દિવસથી માંદા છે. હાલો હાલો, આપણે એને બોલો, આપણે ભગવાનને મોટા સંતોને યાદ કરીએ ને એ સાધારણ ભક્તિ, પણ ભગવાન અને મોટા સંતો આપણને યાદ કરે. સ્વામી પોતે ચાલીને ગયા, હાલો હાલો દર્શન દેવાય. ગયા હનુભાને કીધું કે ગુરુ આવ્યા, જો મહાપુરદા સ્વામી આવ્યા છે. હજી ઉંમર બહુ મોટી નહોતી, 50 કે 51-52 વર્ષની ઉંમર હશે. તો રાજી રાજી થઈ ગયા, અંતરમાં બહુ હરખ થયો, સ્વામી આવ્યા સ્વામી આવ્યા. સ્વામીએ બધે ઠાકોરજીની આરતી કરી છે, પછી થોડીક વાતો કરી. દરબાર એ હવે 5 દિવસ તમારા આયુષ્ય ના બાકી છે, 5 દિવસ આયુષ્ય ના બાકી છે. હવે એવા મોટા પુરુષ હતા, જો એને કંઈક સેવા કરાવીને પણ એને શુદ્ધ કરવો છે, મહારાજનો કરવો છે, મહારાજનો તો છે જ, પણ કંઈક કસર ટાળવા માટે સ્વામીએ શું કીધું કે તું 100 રૂપિયાનું દાન કર, જૂનાગઢ છે ને દેવને દાન દાન ધર્મ તો કર, ભલે સ્વામી ગુરુ તમે કયો એમ 100 રૂપિયાનું દાન ધર્મ દો, પણ ઓલા 5 દિવસ હવે માય મૃત્યુના બાકી છે એમ કીધું ને. ત્યાં પેલા જૂના સમયમાં ઓસરી બંધ ઘર હોય અને કિચનમાંથી બારી હોય, કોઈ આવ્યું ગયું દર્શન દેખાય તરત. તે બે માણસો રાધણીયામાં બેઠા બેઠા સાંભળતા હશે, મહાપુરદાસ સ્વામી કીધું કે લે મારા પતિના તો હવે 5 દિવસ જ બાકી છે, ત્યાં તો શું થયું શરૂ, પોક મૂકી રોકડ શરૂ થઈ. એટલે સ્વામીને બીજા હરિભક્તો દ્વારા કહેવરાયું, સ્વામીને કયો કે દરબારને કઈક કૃપા કરે એમ. આ બળ પાયમાનું જો નાનપણથી સમજણા થયા, ત્યારથી ભગવાનની સંતોની ગુરુની મંદિરની સેવા કરતા હતા, પણ આટલું કીધું ને તો હૃદયમાં આંચકો નહોતો કે લે 5 દિવસ પછી મરી જવું પડશે. એટલે સ્વામી લખ્યું કે મરણ સ્વપ્ને ન સાંભળે, કોઈને સ્વપ્નમાં મરણ ન દેખાય એમ, મૃત્યુ દેખાય નહીં, છતાં પણ આંચકો ન લાગ્યો કે આનાથી રૂડું હે, આ લોકમાં શું સુખ છે એમ. હે તમે બંધ થાવ, બાયુ માણસોને કહેવરાયું છે કે હું તો અહીંથી મોટા સુખમાં જાઉં છું, તમે શું કામ રોવો છો. એટલે સ્વામીને ઓલા બાઈ માણસોએ કહેવરાવ્યું કે સ્વામીને કયો કે કંઈક દયા કરે એમ. એટલે વળી સ્વામી સાંજનો સમય થયો, હજી આરતીનું ટાણું થઈ ગયું, સ્વામી હાલો થોડી આરતી મોડી કરશું આપણે જઈ આવી પહેલાં. વળી પાછા બીજી વખત આવ્યા, કેમ દરબાર અનુભા મા બાપ રાજી જ હોય ને, મારા તેડવા માટે આવવાના હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય મોટા સંતો હોય એનાથી મોટું ભાઈ કયું એમ. પણ આ બાયુ માણા કહે છે તો એ ભલે કહેતા હોય સ્વામી, એ ભલે કહે, તમ તમારે તમ તારે હું તૈયાર બેઠો છું. જો આ સેવા કરીને એનું બળ છે, નહીં તો આવી રીતે હજી 5 જ દિવસ મૃત્યુના બાકી છે એમ કોઈને કહે, હે પરીક્ષિત મહારાજને કીધું 7 દિવસમાં મૃત્યુ છે, શું થઈ ગયું, આવડ વિવડ થઈ ગયા, થઈ ગયું કે હવે 7 દિવસમાં કંઈક મારો જીવનો કલ્યાણ થાય એવું કંઈક પ્રયત્ન કરું એમ. સુખદેવજી મળી ગયા અને સુખદેવજીએ પછી તો હે સતાવેલો સંશય કર્યો ને, એટલો થોડોક ફેર પડ્યો. એટલે કીધું કે મને મને કાંઈ બીક નથી, તમ તમારે તારે ભલે મારા તેડવા આવે એમ. અને બાયો ઘરના સભ્યોને પણ કીધું કે આ લોકમાં શું સુખ છે એમ, અને આવું મૃત્યુ કોને હોય, આવા મહાપુરદા જેવા સ્વામી જેવા ગુરુ, અને એ કહે કે મારા તેડવા માટે 5 દિવસ પછી આવશે, દરબાર ચિંતા કરતા નહીં હો. તો કે સ્વામી મહારાજ આવે પછી ચિંતા શું કરવાની હોય એમ, એ તો મીંડા ભજન કરવા. સગ બધા ઘરના સભ્યોને કહી દીધું, તમે કોઈ મારી પાછળ શોક કરતા નહીં, એ ભગવાનને સંભાળજો, ભગવાનનું ભજન કરજો. 5 દિવસ પૂરા થયા અને સમય થયો, જો મહારાજ આવ્યા છે, મોટા મોટા સંતો છે, લ્યો બધાને જય સ્વામિનારાયણ એમ કહીને મહારાજના ધામમાં ગયા. નાની ઉંમર હોય, બધો પરિવાર હોય, દીકરા દીકરીઓ હોય, અને છતાંય નોખું પડી જવું, હે? નહીં તો સ્વામી કહે અમે નાના હતા અને ભેંસો ગાયો ભેંસો ચરાવવા જતા તો ઓલા નાના નાના તલાવડા હોય ને એમાં નીલ જામી ગયું હોય, એટલે છોકરાઓને શું હોય, હાથમાં લાકડી હોય કે પાણ હોય ને એમ નાખે નીલમાં નાખે, એટલે જેટલું બળથી નાખો હોય એટલી લીલ જુદી થાય, પાણી દેખાય. પણ ધીમે ધીમે કરતા ઓલો જેટલો આમ બળથી માર્યું હોય એ બળ ઓછું થતા થતા શું થાય, લીલ પેડતી જાય. એમ આપણે ભગવાનના ભક્ત હોય, અમે ભગવાનના સાધુ હોય, છતાંય પણ જે ઓલી સ્વાભાવિક પ્રકૃતિ એવી છે કે દેહ ભેળો એક રસ થઈ જાય, એનું જીવ પણ હું આત્મભાવ ઊભો નથી રહેતો એમ. પણ વિચારનું બળ ત્યારે પામે કે અતિશય શ્રદ્ધાએ કરીને ભગવાન કે ભગવાનને ધારી રહેલા ભગવાનના એવા ભક્તો સંતો એની સેવા કરે ત્યારે મહારાજ કે અતિશય બળને પામે. એટલે દ્રષ્ટા એ જોનારો જીવ છે અને જે પદાર્થ માત્રને જોવે છે એ દ્રશ્ય છે, દ્રષ્ટા અને દ્રશ્ય. તો ઇન્દ્રિયો અંતઃકરણ એ કેમ વિચારને પામે, બળને કેમ પામે, અને જીવ છે એ ઘટિત છે એ ચાલવા દે અને ઘટિત ન હોય ત્યાં ચાલવા ન દે. મહારાજ કે જેનો જીવ બળને પામ્યો હોય એ ઘટિત હોય ત્યાં ચાલવા દે, એમ ન જોવાનું, ન ખાવાનું, ન પીવાનું, ન સાંભળવાનું, પાંચે વિષય, પંચય વિષયમાં એને એ ભાવથી વર્તતું હોય એમ. કે જેનો જીવ બળને પામ્યો હોય તો મહારાજ કે એને એના ઇન્દ્રિયો અંતઃકરણ એ એના કહ્યામાં હોય એમ, એ ચલાવે અહીંયા ચાલે એમ. પોતે જેમ જીવ પોતે ચલાવે એમ પોતે ચાલે એમ ઇન્દ્રિયો અંતઃકરણ. એટલે માટે મહારાજે અહીં બળ પામવાનો ઉપાય, મહારાજ કે જાણપણું છે એ જીવાત્માનું છે એમ. ઇન્દ્રિયો અંતઃકરણમાં છે એ વૃત્તિઓ કેની છે, જીવની જ વૃત્તિ છે એમ. અંતકરણની વૃત્તિ છે ઇન્દ્રિયો અંતકરણની, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચાર ભેદ કરે છે, એક સારું છે એક નથી એ નક્કી કરે છે, આ ભોગવવા યોગ્ય છે એક નથી ભોગવવા યોગ્ય એક નક્કી કરે છે, મન છે બુદ્ધિ છે ચિત્ત છે આ બધા ચારે અંતકરણ એ નક્કી કરે છે અને ઇન્દ્રિયો દ્વારા મેળવે છે પાંચેય વિષયોને. તો મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણનો ચોખ્ખો વિવેક થાય ત્યારે માનવું કે આપણે બળને જીવ બળને પામ્યો કહેવાય એમ. પણ બળ પામવાનો ઉપાય મહારાજે ભગવાનને ભગવાનના ભક્તની સેવાએ કરીને, મહારાજ કે એકલો જીવ છે એના કરતા હરતા તો મહારાજ છે એમ, એને શું કાર્ય કરવું એ સૂટ સ્વતંત્રતા આપી છે એમ. પણ જે કર્મ કરે છે એનું ફળ પ્રદાતા ભગવાન છે, જેવું કર્મ કરે એવું ફળ ભગવાન આપે છે એને. ભગવાન સંબંધી કર્મ કરે, ભગવાનને માટે કર્મ કરે તો એવું ફળ આપે, અને પાપ કર્મ કરે તો ભગવાન એવું ફળ આપે. એટલે કેવું કર્મ કરવું એ જીવને સ્વતંત્રતા આપી છે એમ. માવા ભગતની આપણે વાત ઘણી વખત સાંભળી છે, થાણા ગાલોડના માવા ભગત હતા, તો ગુણાદિત્યાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના પ્રથમ યોગમાં આવ્યા, અને પછી તો એવી સ્થિતિ થઈ ભજન કરતા કરતા કે પોતે નક્કી કરે કે મારે સાંભળવું નથી, તો કાનની વૃત્તિને ખેંચી લીધો, મારા જોવું નથી તો આંખો તો ખુલ્લી હોય છતાંય પણ એને જોયું ન હોય, સાંભળ્યું ન હોય, બોલતા હોય વાતો કરતા હોય છતાંય એના શબ્દ કાનમાં ન હોય એમ, કાનની વૃત્તિ ખેંચી લીધી. જૂનાગઢનો પ્રસંગ છે, ગુણાદિત્યાનંદ સ્વામીને કીધું કે ગાદીવાડાને જવું છે બધા તીર્થોમાં ક્યાં વંથલીને બધે દર્શનો કરવા, તો કે એવા કોઈ ગાડું કે ગાડા ખેડું હોય તો મોકલો ને સ્વામી, તો કે હવે એવા ગાડા ખેડું તો આપણે માવા ભગત છે, માવા ભગતને સ્વામી બોલાવ્યા. સ્વામી કે આ ગાદીવાળા છે, એમના એમને જવું છે તીર્થમાં દર્શન કરવા વંથલીને ત્યાં, તો તમે જાઓ. તો ભગતને તો આનંદ થયો. કયો આનંદ હતો? કે ભગવાનના દીકરા એમના ઘેરેથી એમને મારે સેવા કરવાનો અવસર આવ્યો, તો નહીં ભગવાનના ઘરના દીકરાના એમના ઘરના ગાદીવાળા છે, તો સહેજે ભગવાનની વાતો કરશે, ભગવાનના ચરિત્રો, ભગવાનના કીર્તનો એ સાંભળવા મળશે, આવી ભાવના હતી. પણ બાયો માણસોનો સ્વભાવ સહેજે બે ભેળા થાય એટલે શું થાય, વાતો કર્યા વિના રિય નહીં. તો જગતની વાત ગામે વાર્તા ઉપાડી. એટલે ભગતને એમ થયું કે મેં તો બહુ મોટી ધારણા કરી હતી કે આપણને તો ભગવાનની વાતો કીર્તનો સાંભળવા મળશે. તો કાનની વૃત્તિ ખેંચી લીધી. એ ભગત ગાડું ઊભું રાખો, એ ભગત ગાડું ઉભરો, પણ ભગત હોય તો હા સાંભળે ને, કાનની વૃત્તિ જ ખેંચી લીધી એમ. હવે ઇન્દ્રિયો અંતઃકરણ એ પણ પોતાના કહ્યામાં એમ. જેનો જીવ અતિશય બળને પામ્યો હોય, મહારાજ કે ઘટિત હોય અહીંયા ચાલવા દે, અને ઘટિત ન હોય ત્યાં ચાલવા ન દે. અને બળ પામવાનો ઉપાય ભગવાન કે ભગવાનના ભક્તની જેને જેને પૂર્વે આજે અને ભવિષ્યમાં પણ જેણે જેણે ભગવાનને ભગવાનના ભક્તને સેવાએ કરીને રાજી કર્યા છે, એનો જીવ છે એ અતિશય બળને પામે. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ઘણી વખત વાત કરતા હોય આપણે નારાયણ ભગતની, એમણે શું સેવા કરી, ચા પાણી ભાવવાની. એમ મહેમાન આવતા હોય ને, સંસ્થા હોય તો છે જે મહેમાનો તો આવતા હોય ને, તો ચા પાણી ભાવવાની સેવા કરી. એમ ચા પાણી ભાવવાને એ વખતે જૂના સમયમાં આજની જેમ નળ નહોતા કે ફ્રીજ નહોતા, એટલે પાણીના માટલા હોય ને એ ભરવાના હોય, સવારે ભર્યા હોય પાછા 3 વાગે વીસળી અને પાછા ફરતી ભરવાના હોય ગાડીને, એ સેવા. ઘંટીમાં ઘંટી દળવાની, અનાજ દળવાની સેવા, વાસણની ચોકડીમાં વાસણ ઉટકવાની સેવા, ઉતારા હરિભક્તો આવતા હોય તો હરિભક્તોના ઉતારા ક્લીન કરવાની, સાફ કરવાની સેવા, આખી જિંદગી એમને આ સેવા કરી. અને સતાય છેલ્લી આપણે એમના દર્શન કર્યા છે, ભેળા રહ્યા છીએ. છેલ્લી દશા આપણે જોવો તો જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, ભાઈ તે દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે, એવી સ્થિતિ થઈ ગઈ. ભગવાનની કથા સિવાય બીજી કોઈ વાત નહીં એમ. કેટલાય વક્તાઓ બદલાઈ જાય, શ્રોતા એકના એક જ, અને પાછા એમ કે ઝોલા ખાતા ખાતા સાંભળ્યું એમ નહીં, જાગૃતિથી એમ, જાગૃતિથી એમ, બ્રહ્મરૂપ થયા એમ. અને ભગવાનના ભક્તો પ્રત્યે, અરે સંસ્થામાં કોઈ પણ આ વ્યક્તિ આવ્યો તો એના પ્રત્યે પૂરી દિવ્ય ભાવના એમ, કે આ સ્થાનમાં આવે છે તો એ કોક આત્મા બહુ મોટો છે એમ. કે ભગવાનના ઘેરે ક્યાંથી આવે એમ, ભલે સત્સંગી ન હોય છતાંય ભગવાનના ઘેરે આવે છે તો એ બહુ મોટો છે એમ. દેખાય ન દેખાય તો તરત કહે કે 2 દિવસ દેખાણા નહીં તમે, તો આ બધું આવ્યું ક્યાંથી એમ. સેવાનું ઇન્ટેન્શન, ઈરાદો એવો હતો, જે કંઈ સેવા કરતા હતા એમાં કોઈ માન મોટા એ વધારવા નહોતા કરતા, પણ એક ગુરુ રણે શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે કરતા હતા. તો એ સેવાથી, કોઠારી સ્વામી હતા તો કોઠારી સ્વામી એમની સેવા પણ, ખરીદીની સેવા, લાઇટ કે પાણી કે આ તે એનું ધ્યાન રાખવું, ક્યાંય બગાડ થતો હોય તો તરત કહેવું, આ સેવા. તો એમની પણ સ્વામીની સ્થિતિ પણ છેલ્લા કેટલા કંઈક 28 કે ભક્ત ચિંતામણીના પાઠ, વચનામૃતના પાઠ, છેલ્લા અવસ્થામાં, છેલ્લા સમયમાં પથારી વસ હતા. તો ભજન કરતા કરતા, મહારાજને યાદ કરતા કરતા, અને બ્રહ્મરૂપ દશા દેખાય આપણને એમ. નાના મોટા સંતોને દેખે તો એટલા બધા રાજી થાય. ગામડેથી હરિભક્તો આવ્યા હોય ને ગામડાના, એને દેખે તો એ અંતરમાં અતિશય રાજી થાય એમ. તો આ બધી વસ્તુ આવી ક્યાંથી એમ? બસ સેવાના પ્રતાપથી. એટલે ભગવાન ને ભગવાનના ભક્તની સેવાનો મહિમા બહુ મોટો છે. મહારાજ કે એનાથી જીવ કાળ કર્મ અને માયાથી મુકાઈ જાય. આગળના વચનામૃતમાં આપણો વાત આવી હતી. મહારાજ કે ભગવાન ને ભગવાનને ભક્તના સેવાનો મહિમા બહુ મોટો છે. શાસ્ત્રોમાં લખ્યું છે અને મહારાજે પણ વચનામૃતમાં આ વાત કરી છે કે ભગવાનના ભક્તની સેવા જેવું બીજું કોઈ અતિશ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી. આત્મસત્તામાં રહેવા કરતાં પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળું દેહ ધરીને રહેવું અને બની આવે એટલી, હો આટલી જ એમ નહીં, બની આવે એટલી, કારણ કે બધા એનું શરીર કંઈ સરખી શક્તિવાળું ન હોય. કોઈ દેહ કરીને કરી શકતા હોય, કોઈ ભગવાન એને સંપત્તિ આપી તો સંપત્તિ કરીને, એમાં એવી ભાવના હોય કે ભગવાનને આપણે રાજી કરીએ, ભગવાન રાજી થાય, આપણને ભગવાનને આપ્યું છે તો ભગવાનને આપીએ એમ, અને એવી ભાવનાથી આપે આપણને ભગવાનને આપ્યું છે તો ભગવાન માટે આપવું છે એમ, તો એ ભાવનાથી કરે તો જીવ છે એ મુકાઈ જાય એમ. અને મહારાજ કે ભગવાન ને ભગવાનના ભક્તનો જેને અભાવ આવે છે, મનુષ્ય ભાવ આવે છે, એ તો અમને દીઠો ગમતો નથી. અરસપરસ આપણે ભેળા રહેતા હોય, કાંઈક બોલાચાલી થાય તો જેમ મહારાજ કે જળમાં લીટો છે એમ, જળમાં લીટો કરે ને પાણીમાં, એમ કરી એક થઈ જવું એમ, અરસપરસ ભૂલ માફી માગી લે કે મારી ભૂલ થઈ ગયો. મહારાજ કે જેને ભગવાન કે ભગવાનના ભક્તનો અભાવ આવ્યો, મનુષ્ય ભાવ દેખે છે, એ તો અમને અભાવ લે છે, એનો તો દીઠો ગમતો નથી એમ, એને એના ઉપરથી રીસ નથી ઉતરતી. બોલો, હવે રીસ ઉતરતી નથી તો તેડવા ક્યાંથી આવે ભાઈ? હે, રીસ ઉતરતી નથી, અતિશય અભાવ આવે છે તો અભાવ આવે એનો તેડવા થોડા આવે? હે, અભાવ આવે ને તેડવા માટે ન આવે. એટલા માટે ભગવાનના ભક્તને અરસપરસ, ગ્રહસ્થ ગ્રહસ્થ હોય, સાધુ સાધુ હોય, એ ભગવાનના ભક્તોને અરસપરસ એવી ભાવના રાખવી મારા મહારાજના છે. કદાચ કાંઈ ભૂલ થઈ હોય, ભૂલ થઈ જાય, મહારાજે વાત કરી કે પોતાના દેહના સંબંધી એ ક્યારેક વઢીને કીએ તો એની સાથે આંટી પડતી નથી એમ, આપણે એને વઢીને કહીએ તો પણ આંટી પડતી નથી. એવી રીતે ભગવાનના ભક્ત કે ભગવાનના સાધુ, ભગવાન આપણને કંઈક વઢે તો એનો અંતરમાં અભાવ ન આવે, એનો દોષ ન આવે, તો મહારાજ કે એ ભક્ત બનવું છે. પણ થોડુંક એને કીએ અને મરે ત્યાં સુધી મને કીધું, આંટી ન મૂકે એટલે આંટીવાળો સ્વભાવ ભગવાનને ગમતો નથી એમ. ભગવાનના ભક્તને સાથે મહારાજ કે પોતાના દેહ અને દેહના સંબંધીમાં જેવું હેત છે એવું હેત કરી રાખે. કેવું હેત છે? કે એનો અભાવ ક્યારેય આવતો નથી એમ. એનો અભાવ ન આવે તો જીવનું બહુ મોટું કામ થાય. એટલા માટે મહારાજે આ વચનામૃતમાં બળ પામવા માટે બળ કયું? તો કે વિચારરૂપી બળ પામવા માટેનો ઉપાય, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા, એના જેવો એકે અતિશય શ્રેષ્ઠ ઉપાય એ જ છે. અને જેને જેને ભગવાનને ભગવાનના ભક્તને ભગવાનના સત્પુરુષને રાજી કર્યા એના આ બળ મળ્યું છે, જગતમાંથી મુકાઈ ગયા છે. ન કે જીવ છે એ કોઈ વાતે જગતમાંથી છૂટો પડતો નથી એમ. સ્વામી તો ત્યાં સુધી લખ્યું કે જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી હાડપિંજર હોય, ખાલી હાડપિંજર જ દેખાતું હોય તોય મરે નહીં, હાડપિંજર થઈ ગયા હોય એમ. અહમથી જીવતા હોય, માનથી જીવા હોય, સત્તારૂપથી જીવા હોય તો એ વાસનાને લઈને શરીર પડે નહીં, મરે નહીં એમ. બોલો, એટલે મારે સ્વામીએ ચાર ઘાટી લખી છે. સ્વામી કે દેહમાંથી વિષયમાં પંચ વિષયમાંથી રાગને ટાળવો, પછી દેહની આત્માને દેહની વ્યક્તિ જુદી સમજવી, આઈ છે બળ પામવા માટે ઉપાય મહારાજ. એટલે આત્માની અને દેહની જુદી વ્યક્તિ સમજાય એટલે ચાર ઘાટી કીધી છે. વિષય રાગ ટાળવા એ પણ કઠણ છે, આત્મભાવ ઉભો કરવો, આત્મદેહભાવને આત્મભાવ જુદો સમજવો એ પણ કઠણ છે. પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવા એવા ઈરાદાથી ભાવથી કરે રાજી કરવા માટે, તો જેમ પાડેરના દરબારનું દ્રષ્ટાંત આપ્યું ઉપલેટાના અર્જુનભાઈ અને ખીમજીભાઈની વાત કરી કે મોટા પુરુષને વચને કરીને રાજી કર્યા તો કેટલું મોટું કામ થઈ ગયું એમ. અને આપણે માનીએ છીએ કે આપણને ભગવાનમાં હેત છે, સંતોમાં હેત છે, પણ આપણા કરતાં તો અનેક ગણું હેત ભગવાન અને મોટા પુરુષોને છે કે પોતાના અક્ષરધામના સુખને છોડી અને આ ફૂટલા બ્રહ્માંડમાં મૃત્યુલોકમાં આવ્યા, સામાન્ય જીવોના માન અપમાન સહન કર્યા, ભૂખ્યા રહ્યા, હે તો માન અપમાનો સહન કર્યા, દુઃખ સહન કર્યા, કોના માટે? આપણા માટે. એટલે ભગવાન અને મોટા પુરુષો રાજી થાય એ જીવનું બહુ મોટું ભાગ્ય છે. રાજી ક્યારે થાય? તો કે એવી ભાવનાથી સેવા કરે, ભક્તિ કરે. એટલે બળપાયમાંનો ઉપાય, અતિશય શ્રેષ્ઠ ઉપાય, ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ મોટું ભાગ્ય સમજીને સેવા કરે તો જરૂર જીવ છે બળને પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.